શ્રીમદ્ ભાગવત ત્રીજો સ્કંદ નવમો અધ્યાય. બ્રહ્માજીએ કરેલી ભગવાનની સ્તુતિ. બ્રહ્માજીએ કહ્યું, હે પ્રભુ, સુદીર્ઘ કાળ વીત્યા પછી આજે હું આપને જાણી શક્યો છું. અહો, કેવું દુર્ભાગ્ય છે કે શરીરધારી જીવ આપના સ્વરૂપને જાણી શકતા નથી. હે ભગવાન, આપના સિવાય અન્ય કોઈ વસ્તુ છે જ નહીં જે કે પ્રતીત થાય છે, તે પણ સ્વરૂપથી સત્ય નથી, કારણ કે માયાના ગુણોથી શુદ્ધ થવાને કારણે કેવળ આપ જ અનેક રૂપોમાં પ્રતીત થઈ રહ્યા છો. હે દેવ, આપની ચિત્તશક્તિ પ્રકાશિત રહેવાને કારણે અજ્ઞાન આપનાથી સદૈવ દૂર રહે છે. આપનું આ રૂપ કે જેના નાભિકમળમાંથી હું પ્રગટ થયો છું, તે સેંકડો અવતારોનું મૂળ કારણ છે. તેને આપે સત્પુરુષો પર કૃપા કરવા માટે જ પહેલ વહેલું પ્રગટ કર્યું છે. હે પરમાત્મા, આપનું કેવળ આનંદ સ્વરૂપ ભેદરહિત અને અખંડ તેજોમય નિરાકાર જે સ્વરૂપ છે, તેને હું આનાથી ભિન્ન સમજતો નથી. આપ વિશ્વની રચના કરનારા હોવા છતાં પણ વિશ્વથી અતીત પર છો. ભૂત અને ઇન્દ્રિયોનું અધિષ્ઠાન પણ આપ જ છો. એવા આપને જ્ઞાન દ્રષ્ટિથી હું જોઉં છું અને આપના આ રૂપની શરણમાં છું. હે વિશ્વકલ્યાણમય, આપનું ધ્યાન ધરી રહેલા અમારા જેવા ઉપાસકોના મંગળ માટે આપે આ રૂપ દેખાડ્યું છે. આપના આ રૂપને વિષયાસક્ત પામર મનુષ્ય પામી શકતા નથી. હે નાથ, જે લોકો વેદરૂપી વાયુથી લવાયેલી આપના ચરણરૂપી કમળકોષની શ્વાસને પોતાના કર્મછિદ્રોથી ગ્રહણ કરે છે, તેવા પોતાના ભક્તોના હૃદય કમળમાં આપ આવીને વસી જાઓ છો. પછી ત્યાંથી જઈ શકતા નથી, ભ્રમરની જેમ ત્યાં અટકી જાઓ છો. કેમ કે પરાભક્તિની દોરીથી ભક્તોએ પણ આપના પાદ પદ્મને બાંધી રાખ્યા છે. મનુષ્ય જ્યાં સુધી આપના અભયપ્રદ ચરણકમળોનો આશ્રય લેતો નથી, ત્યાં સુધી જ તેને ધન, ઘર અને બાંધવોને કારણે મળનાર ભય, શોક, લાલસા, દીનતા, અતિલોભ વગેરે સતાવે છે, અને ત્યાં સુધી જ તેનો હું મારુંનો દુરાગ્રહ રહે છે, કે જે દુઃખનું એકમાત્ર કારણ છે. જો બધા પ્રકારના અમંગળોનો નાશ કરનારા આપના શ્રવણ કીર્તન વગેરે ભક્તિ પ્રસંગોથી દૂર રહે છે અને જેમની ઇન્દ્રિયો આપથી વિમુખ છે, એવા લોકો દિન અને મનોમન વિષયાતુર થઈને નિરંતર કુકર્મોમાં રત રહે છે. તે બિચારાઓની બુદ્ધિદેવે હરી લીધી છે. હે અચ્યુત, ઉરુક્રમ, આ પ્રજાને ભૂખ, તરસ, વાત, પિત્ત, કફ, ઠંડી ગરમી, પવન અને વરસાદને લીધે, પરસ્પર એકબીજાને લીધે તથા કામાગ્નિ અને દુસ્સહ ક્રોધને લીધે વારંવાર દુઃખ પામતી જોઈને મારું મન ઘણું ઉદાસ થાય છે. હે સ્વામી, જ્યાં સુધી મનુષ્ય ઇન્દ્રિયોના અને વિષયરૂપી માયાના પ્રભાવથી પોતાને આપનાથી ભિન્ન જુએ છે, ત્યાં સુધી તેના માટે આ સંસાર ચક્રનું નિવારણ નથી થતું. જો કે આ સંસાર મિથ્યા છે, તો પણ કર્મફળ ભોગનું ક્ષેત્ર હોવાને કારણે ત્યાં પ્રજાને અનેક પ્રકારના દુઃખોમાં નાખતો રહે છે. હે દેવ, જે લોકોની ઇન્દ્રિયો અનેક પ્રકારના કર્મોમાં ફસાયેલી રહેવાને કારણે દિવસભર ત્રસ્ત રહે છે, રાત્રિના સમયે ગાઢ નિંદ્રામાં અચેત રહે છે, ક્યારેક અનેક પ્રકારના મનોરથનું ચિંતન કરવાને કારણે વારંવાર તેમની નિંદ્રા ભંગ થતી રહે છે. ભાગ્યવશાત આવા લોકોને અર્થ સિદ્ધિ પણ પ્રાપ્ત થતી નથી. આવા ભગવત પ્રાપ્તિ માટેના એકમાત્ર સાધન એવા ઋષિ જેવા મનુષ્ય દેહને પ્રાપ્ત કરીને પણ આપની ભગવાનની ભક્તિથી વિમુખ થવાને કારણે આ સંસારમાં ભટક્યા કરે છે. હે નાથ, જે લોકોએ પોતાનો ભાવ આપની સાથે જોડી દીધો છે એવા ભક્તોના શુદ્ધ હૃદય કમળમાં આપ નિવાસ કરો છો. એવા લોકો દ્વારા આપના ગુણોનું શ્રવણ કરવાથી આપનું સ્વરૂપ જાણી શકાય છે. હે પુણ્ય શ્લોક પ્રભુ, આપના ભક્તો જે જે ભાવનાથી આપનું ચિંતન કરે છે તે સાધુજનો પર કૃપા કરવા માટે આપ તે તે રૂપ ધારણ કરી લો છો. હે ભગવાન, આપ એક જ છો તથા સમસ્ત પ્રાણીઓના અંતઃકરણોમાં રહેલા છો અને તેમના પરમ કલ્યાણકારી અંતરાત્મા છો. તેથી જો દેવતાઓ પણ હૃદયમાં જાત જાતની કામનાઓ રાખીને વિવિધ પ્રકારની વિપુલ સામગ્રીઓથી આપનું પૂજન કરે છે તો તેનાથી આપ એટલા પ્રસન્ન થતા નથી કે જેટલા પ્રાણીઓ પર દયા કરવાથી થાઓ છો. પરંતુ તે સર્વભૂત દયા અસત્પુરુષોને અત્યંત દુર્લભ છે. જે કર્મ આપને અર્પણ કરી દેવામાં આવે છે તેનો ક્યારેય નાશ થતો નથી, તે અક્ષય થઈ જાય છે. તેથી વિભિન્ન પ્રકારના કર્મ, યજ્ઞ, દાન, કઠોર તપ, વ્રત વગેરે વડે આપની પ્રસન્નતા કરવી, પ્રસન્નતા પ્રાપ્ત કરવી એ જ મનુષ્યનું સૌથી મોટું કર્મફળ છે. કારણ કે આપની પ્રસન્નતા થતાં એવું ક્યું ફળ છે કે જે સુલભ ન થઈ જાય. આપ સદૈવ પોતાના સ્વરૂપના પ્રકાશથી જ પ્રાણીઓના ભેદ બ્રહ્મરૂપી અંધકારનો નાશ કરતા રહો છો તથા આપ જ જ્ઞાનનું અધિષ્ઠાન સાક્ષાત પરમ પુરુષ છો. હું આપને નમસ્કાર કરું છું. સંસારની ઉત્પત્તિ, સ્થિતિ અને સંહારના નિમિત્તે માયાની જે લીલા થાય છે તે આપનો જ ખેલ છે. તેથી આપ પરમેશ્વરને હું વારંવાર નમસ્કાર કરું છું. જેઓ પ્રાણ ત્યાગ કરતી વખતે આપના અવતાર, ગુણો અને કર્મો સૂચવનારા દેવકીનંદન, જનાર્દન, કંસ નિકંદન, પાર્થ સારથી વગેરે નામોનું વિવશ થઈને પણ ઉચ્ચારણ કરે છે તેઓ અનેક જન્મોના પાપોમાંથી તત્કાળ છૂટી જઈને માયા વગેરે આવરણોથી રહિત બ્રહ્મપદ પામે છે. આપ નિત્ય અજન્મા છો. હું આપનું શરણ લઉં છું. હે ભગવાન, આપ વિશ્વ વૃક્ષ રૂપે આપ જ વિરાજમાન છો. આપ જ પોતાની મૂળ પ્રકૃતિ સ્વીકારીને જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય માટે મારા બ્રહ્માના, આપના પોતાના વિષ્ણુના અને મહાદેવજીના રૂપમાં ત્રણ મુખ્ય શાખાઓમાં વિભક્ત થયા છો. અને પછી પ્રજાપતિઓ, મનુષ્ય વગેરે શાખા ઉપશાખાઓ રૂપે ફેલાઈને ઘણા વિસ્તૃત થયા છો. હું આપને નમસ્કાર કરું છું. હે ભગવાન, આપે આપની આરાધનાને જ લોકો માટે કલ્યાણકારી સ્વધર્મ બતાવી છે, પરંતુ લોકો એ તરફ ઉદાસીન રહીને સદૈવ વિપરીત નિષિદ્ધ કર્મોમાં રત રહે છે. આવી પ્રમાદ અવસ્થામાં પડેલા જીવોની જીજીવિષા જીવન આશાને જે સદૈવ સાવધ રહીને અતિશીઘ્ર કાપતો રહે છે તે બળવાન કાળ પણ આપનું જ સ્વરૂપ છે. હું તે કાળને નમસ્કાર કરું છું, જોકે હું સત્યલોકનો અધિષ્ઠાતા છું કે જે લોક બે પ્રાર્ધ સુધી રહેનારાઓનો અને સમસ્ત ભુવનોનું વંદનીય છે, તો પણ આપના તે કાળ રૂપથી ડરતો રહું છું. તેનાથી બચવા અને આપને પ્રાપ્ત કરવા માટે જ મેં દીર્ઘકાળ સુધી તપ કર્યું છે. આપ જ અધિયજ્ઞ રૂપે મારા તપના સાક્ષી છું. હું આપને નમસ્કાર કરું છું. આપ તિર્યંક, મનુષ્ય અને દેવ વગેરે યોનિઓમાં ધર્મની મર્યાદા રાખવા માટે સ્વેચ્છાથી અવતાર લો છો અને તે દેહ સાથે કોઈ તાદાત્મ્ય ન હોવા છતાં આપ તે શરીરમાં રમમાણ થાઓ છો અને એક અભિનેતાની જેમ તે શરીરનો ત્યાગ પણ કરો છો. એવા લીલા વિહારી પુરુષોત્તમ પ્રભુને હું વારંવાર પ્રણામ કરું છું. હે પ્રભુ, આપ અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ આ પાંચેમાંથી કોઈને પણ આધીન નથી. તેમ છતાં અત્યારે સઘળા સંસારને પોતાના ઉદરમાં લીન કરીને ભયંકર તરંગમાળાઓથી વિશુદ્ધ પ્રલયકાલીન જળમાં અનંત વિગ્રહની કોમળ સૈયા પર જે શયન કરી રહ્યા છો તે પૂર્વ કલ્પોની કર્મ પરંપરાથી થાકેલા જીવોને વિશ્રામ આપવા માટે જ છે. અર્થાત આપની આ લીલામાં પણ જીવોના પ્રત્યે કરુણાભાવ છે. હે પ્રભુ, આપના નાભિકમળરૂપી ભવનમાં મારો ઉદ્ભવ થયો છે. આ સંપૂર્ણ વિશ્વ આપના ઉદરમાં રહેલું છે. આપની કૃપાથી જ હું ત્રણેય લોકોની રચના કરવાની સામગ્રીથી યુક્ત થયો છું. આ સમયે યુગ નિંદ્રાનો અંત થઈ જવાને કારણે આપના નયન કમળ વિકસિત થઈ રહ્યા છે એવા આપને મારા નમસ્કાર છે. આપ સંપૂર્ણ જગતના એકમાત્ર સુહૃદ અને આત્મા છો તથા શરણાગતો પર કૃપા કરનારા છો. તેથી પોતાના જે જ્ઞાન અને ઐશ્વર્યથી આપ વિશ્વને આનંદિત કરો છો તેનાથી મારી બુદ્ધિને યુક્ત કરો કે જેનાથી હું પર્વકલ્પની જેમ જ આ વખતે પણ જગતની રચના કરી શકું. ભક્તોને વરદાન આપનારા આ ભગવાને પોતાની શક્તિ લક્ષ્મીજીની સાથે અનેક ગુણા અવતાર ધારણ કર્યા છે. તેઓ જે અદ્ભુત કર્મ કરશે તેમાં વિશ્વ નિર્માણ પણ એક અદ્ભુત કર્મ છે. હું ભગવાનને શરણે થઈને વિનંતી કરું છું કે તે પ્રભુ મારા મનને વિશ્વ નિર્માણના કાર્યમાં યુક્ત કરે. તેથી હું સૃષ્ટિ રચના વિશેના અભિમાનથી દૂર રહીને તે કામ કરી શકું. હે પ્રભુ, આ પ્રલયકાલીન જળમાં શયન કરતા આપ અનંત શક્તિ પરમ પુરુષના નાભિકમળમાંથી મારો ઉદ્ભવ થયો છે અને હું છું પણ આપની જ વિજ્ઞાન શક્તિ. તેથી આ જગતના વિલક્ષણ રૂપનો વિસ્તાર કરતી વખતે આપની કૃપાથી વેદરૂપી મારી વાણીનું ઉચ્ચારણ લોપ ન પામ. આપ અપાર કરુણામય પુરાણ પુરુષ છો. આપ પરમ પ્રેમપૂર્ણ સ્મિત સાથે આપના નેત્ર કમળ ખોલો અને શેષ શૈયામાંથી ઉઠીને વિશ્વની ઉત્પત્તિ માટે આપની સુમધુર વાણીથી મારો વિષાદ દૂર કરો. શ્રી મૈત્રેયજીએ કહે છે, હે વિદુરજી, આ પ્રમાણે તપ, વિદ્યા અને સમાધિ દ્વારા પોતાના ઉદ્ભવ સ્થાન શ્રી ભગવાનને જોઈને તથા પોતાના મન અને વાણીની શક્તિ અનુસાર તેમની સ્તુતિ કરીને બ્રહ્માજી થાક્યા હોય એ મૌન થઈ ગયા. શ્રી મધુસૂદન ભગવાને જોયું કે બ્રહ્માજી આ પ્રલય જળરાશિથી ઘણા ગભરાયેલા છે તથા વિશ્વરચના બાબતે કોઈ નિર્ણય નહીં થવાને કારણે તેમનું ચિત્ત ઘણું ઉદાસ છે. ત્યારે તેમનો અભિપ્રાય જાણીને તેઓ ગંભીર વાણીથી તેમના ખેદનું શમન કરતા કહેવા લાગ્યા. શ્રી ભગવાને કહ્યું, હે વેદ ગર્ભ, તમે વિષાદને વશ થઈને આળસ ન કરો, સૃષ્ટિ રચનાના ઉધમ માટે તત્પર થઈ જાઓ. તમે મારી પાસેથી જે કંઈ ઈચ્છો છો તે તો હું પહેલાં જ કરી ચૂક્યો છું, તમારે માત્ર નિમિત્ત બનવાનું છે. તમે ફરી એકવાર તપ કરો અને ભાગવત જ્ઞાનનું અનુષ્ઠાન કરો, તેમ કરવાથી તમે બધા લોકો ભુવનોને પોતાના અંતકરણમાં સ્પષ્ટપણે જોવા પામશો. પછી ભક્તિયુક્ત અને સમાહિત ચિત્તના બનીને તમે મને સમસ્ત લોકોમાં અને તમારા પોતાનામાં વ્યાપ્ત જોઈ શકશો, તથા સમસ્ત લોકને અને સ્વયં પોતાને મારામાં જોવા પામશો. જીવ જ્યારે લાકડામાં વ્યાપ્ત અગ્નિની જેમ સમસ્ત ભૂતોમાં, પ્રાણીઓ પદાર્થોમાં મને જ રહેલો જુએ છે, ત્યારે તે પોતાના અજ્ઞાનરૂપી મળથી મુક્ત થઈ જાય છે. જ્યારે તે પોતાને ભૂતો, ઇન્દ્રિયો, ગુણો અને અંતઃકરણથી રહિત તથા સ્વરૂપથી મારાથી અભિન્ન એક રૂપ જુએ છે, ત્યારે તે મોક્ષ પદ મેળવી લે છે. હે બ્રહ્માજી, અનેક પ્રકારના કર્મ સંસ્કારો અનુસાર અનેક પ્રકારની જીવસૃષ્ટિની રચના કરવાની ઈચ્છા થવા છતાં પણ તમારું ચિત્ત મોહિત થતું નથી, એ મારી અતિશય કૃપાનું જ ફળ છે. તમે સર્વપ્રથમ મંત્ર દ્રષ્ટા છો. પ્રજાની ઉત્પત્તિ કરતી વખતે પણ તમારું મન મારામાં જ પરવાયેલું રહે છે, તેથી જ પાપમય રજોગુણ તમને બાંધી શકતો નથી તેથી જ પાપમય રજોગુણ તમને બાંધી શકતો નથી. તમે મને જાણી લીધો છે કે હું ભૂતો, ઇન્દ્રિયો, ગુણો અને અંતઃકરણથી રહિત છું. જોકે શરીરધારી જીવોને મારું જ્ઞાન થવાનું ઘણું મુશ્કેલ છે, તો પણ તમે મને જાણી લીધો છે. મારો આધાર કોઈ છે કે નથી એવા સંશયથી તમે કમળ નાળ દ્વારા જળમાં તેનું મૂળ ખોળી રહ્યા હતા, તે પોતાના સ્વરૂપને મેં તમને અંતકરણમાં જ દેખાડ્યું. પ્રિય બ્રહ્માજી, મારી કથાઓના વૈભવથી યુક્ત એવી મારી જે સ્તુતિ તમે કરી છે અને તપમાં તમારી જે નિષ્ઠા છે, તે પણ મારી જ કૃપાનું ફળ છે. વિશ્વ રચનાની ઈચ્છાથી સગુણ અને નિર્ગુણ રૂપમાં તમે મારી જે સ્તુતિ કરી છે, તેનાથી હું ઘણો પ્રસન્ન થયો છું. તમારું કલ્યાણ થાવ. હું સમસ્ત કામનાઓ અને મનોરથો પૂરા કરવાને સમર્થ છું. જે મનુષ્ય દરરોજ આ સ્ત્રોત દ્વારા સ્તુતિ કરીને મારું ભજન કરશે, તેના પર હું શીઘ્ર પ્રસન્ન થઈ જઈશ. તત્વવેતાઓનો મત છે કે પૂર્ત, તપ, યજ્ઞ, દાન, યોગ, સમાધિ વગેરે સાધનો થકી પ્રાપ્ત થનારું જે પરમ કલ્યાણમય ફળ છે, તે મારી પ્રસન્નતા જ છે. હે બ્રહ્માજી, હું આત્માઓનો પણ આત્મા છું. જે આત્માને માટે દેહ વગેરે પ્રિય લાગે છે, તે પણ હું જ છું. તેથી મને જ પ્રેમ કરવો જોઈએ. હે બ્રહ્માજી, ત્રિલોકને તથા જે પ્રજા અત્યારે મારામાં લીન છે, તેની પૂર્વકલ્પોની જેમ મારામાંથી ઉત્પન્ન થયેલા પોતાના સર્વ વેદમય સ્વરૂપથી સ્વયં તમે જ રચના કરો. શ્રી મૈત્રેયજી કહે છે, પ્રકૃતિ અને પુરુષના સ્વામી કમળનાભ ભગવાન સૃષ્ટિકર્તા બ્રહ્માજીને આ પ્રમાણે જગતની અભિવ્યક્તિ કરાવીને પોતાના તે નારાયણ રૂપથી અદૃશ્ય થઈ ગયા. ત્રીજા સ્કંધ અંતર્ગત 9મો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.